ભગવાન આવું ચલાવી લે, જે તમારું ચલાવે છે એનું ચલાવે, છોકરો નહીં ચલાવે છે. શક્તિ છે એ શક્તિ બધું ચલાવી લે બધું. ભગવાન ચલાવતા હતા તો બધા છોકરા, ત્રણ છોકરા ચલાવે, ચોથા પાડી ના નાખે, આ તો પાડી નાખે. પોતે કોણ છું એ જાણીએ, જે આત્મા છું એમ કહો ને, તે આત્માનું ભાન થવું જોઈએ. અત્યારે તમને ભટ્ટને ગાળ દે, તમે અસર થાય કે ના થાય? હરી ગયા હેલી પાંચસો માણસ નાવાનું હોય, ટાંકી ગરમ કરવી હોય તો આપણે નીચે લાકડા બાકડા બધો સળગાવવો પડે ને, જે તે અઘરું લાગે કે હેલું લાગે. મહેનત વગર ના થાય ને, મહેનત વગર થાય નઈ ને. બંબો વર્ગાવો હોય તો કેટલી મહેનત પડે છે, મહેનત પડે છે. ગરમ કરતા કરતા કેટલા ચાર કલાક પડી જાય, પાંચસો માણસ નાવાની ટાંકી ગરમ કરવી હોય, ચાર કલાક થઈ જાય કે ના થઈ જાય, ત્યાં સુધી કેટલી મહેનત પડે આપણને? સમય જાય, મહેનત તો હે, હા સમય ને મહેનત બંને. અને પછી આવે એ નાના કોઈ આવે નહી, હવે એમ ઠંડુ કરવું હોય તો કેટલી મહેનત કરવી પડે? મૂકી રાખવું પડે નહીં, જરાય નહીં, ઠંડુ કરવા મહેનત ના કરવી પડે? ઠંડુ કરવા શું મહેનત કરવા, ઠંડુ કરવા શું મહેનત કરવાની? કેમ પછી ઉપર બરફ બરફ મૂકીને બધું? હે, તે સાયન્સ કરી શકે છે આજે, એ સાયન્સ કરી શકે છે આજે. એટલું ગરમ પાણી ઠંડુ કરવું હોય તો શક્ય છે, ખૂબ થોડા સમયમાં. ઠંડુ પાણી ઓછા સમયમાં ગરમ પાણી ઠંડુ થઈ શકે છે, એ સાયન્સ છે, એ પ્રમાણે કરવું પડે. ના પણ ઠંડુ સ્થિર થઈ જાય, કયું એ પાણી ઠંડુ સ્થિર એમને થઈ જાય ના? એટલે કઈક તો, કોઈ પણ વસ્તુ એની મેળે તો કઈ થાય, આપણે એનું કઈક તો એને અપ્લાય કરવું પડે ને, કઈક તો અપ્લાય કરવું પડે, એ બરાબર મૂકવો પડે. કોઈ ફ્રીજ નું કોઈ રેફ્રિજરેટર માં જે વાતા ટેમ્પરેચર હોય એવું પેદા કરવું પડે. જય સચિદાન, આવો દાદા. એ તો અઘરો પડશે, પણ જો મોક્ષે જવું હોય તો હેલું છે, કે છે શું કે છે, મોક્ષે જવું તો હેલું છે કે છે. પાણી ટાળું કરવું હોય એ તો જ્ઞાની પુરુષ કે ભાઈ તું સુઈ જા, નિરાંત સુઈ જાય તારી મારે, ત્યાં મારે ત્યાં કશું કરવાનું નહીં, લુગડા ઠંડા મૂકીને ટાળું કરવાનું નહીં, ત્યાં જ્ઞાન હતું તારે સુઈ જાય કે છે, સવારમાં ટાળું થઈ જશે. સ્વભાવ છે, શું છે, પાણીનો સ્વભાવ છે ઠંડુ થઈ જવું. તો એવા સંસાર મહેનત શું કરશે, સંસાર ઉભો કરવા મહેનત જોઈએ, પણ આમાંથી મુક્તિ જોઈતી હોય તો મહેનતની જરૂર નહીં, એ સવાર જ છે. પણ રસ્તો દેખાડનાર જોઈએ, રસ્તો દેખાડનાર જ્ઞાની જોઈએ, દેખાડનાર વગર સ્થિર થાય, સમજાય તમે? રસ્તો દેખાડના જોઈએ, તમારું કોણ ચલાવે છે બધું? આ ભગવાન તો છે જ, એમાં ના નથી, પણ જે માનીએ છીએ આપણે બધું ખોટું, કે ઉપર છે, ઉપર તો કોઈ બાપ હોય નથી, વાસ્તવિક વાસ્તવિકતા હોય છે, નક્કર હોવું જોઈએ. શું આમ પોલમ પોલી વાત ચાલે નહીં? તે ફોરેનના સાયન્ટિસ્ટો મને પૂછે છે કે એક અબજ માણસો કે છે, ગોડ ઇઝ ક્રિએટર માને છે, ભગવાન જ છે માનો. શું કહ્યું? ભગવાન લોકો નાશ છે તો આનંદી છે, પરમાનંદી છે. એક વાર તમે કહો એ પ્રભુ, તો તમે તો આનંદી છો, પરમાનંદી છો, અનંત સુખના ધામ છો, તે વખતે તમને આનંદ થશે ભાઈ. અને તમે કહો ક્રિએટર છે એટલે પછી એવું જ ભાઈ. છો? કોઈ કલેક્ટર ને પ્યુન કહે તો ખરાબ ના લાગે? એવા ભગવાન ને લોકો પ્યુન પેટ બોલે છે. આરો બાપે મારા છોકરા ને મારી નાખે ભગવાન કે આપે કે ના આપે? કઈ પૂછવું નથી ના, બસ બસ થઈ ગયું. હું ધર્મ સંદેશ છે કે અત્યારે આ કળિયુગ એટલો બધો પ્રસિદ્ધ ગયો છે કે ઘેર ઘેર ક્લેશ થાય વગર રહેતા નથી ને. જ્યાં ક્લેશ થાય તો ભગવાન હોય, ભગવાનની હાજરી ના હોય. ક્લેશ થાય કે ના થાય? મહિના વિકાસ ફરો પછી ભગવાન રહે નહી, પછી કામ ઉઠી જાય ભગવાન. એને બેગ બેગ લઈને ચાલવા મળે એને તો ક્લેશ ના થતું હોય ત્યાં સુધી. તમારે ખાઓ પીવો, સિનેમા જોવા જાઓ, મારે વાંધો નથી કે છે, પણ ક્લેશ ના કરશો. કે શું ખોટું કે છે એમાં? સારું કે છે ને? મહિના એકાદ ફેરો થાય, બે ચાર વખત થઈ જાય. બે ચાર વખત થઈ જાય નઈ? ના એટલે આ સમજવા જેવું છે. આટલું તો વધારે ના હાજર પડે બધું કશું નહીં, પણ ક્લેશ ના થાય એવું કઈ આપડે ઉપાસ ફરી કાઢો ને, શોધખોળ કરો ને. ક્લેશ કરવાથી કઈ વધી જવાનું નથી, ઘટી જવાનું નથી, કશું નથી. ખાલી આ સમજણ થી માથા ફોડી કરે છે, સમજો ને. આપણા લોકો તો ચાર પ્યાલા ફૂટી જાય ને, નોકર ચા લઈને આવતો હોય અને એના હાથમાં પડી ગયા તો ભાઈ અસર થાય કે ના થાય? શી અસર થાય? ઓછામાં ઓછો મહિના બે મહિને ત્રણ મહિને એકાદ ફરો થાય, ત્યાં આગળ મારો વાસ છે. કે જ્યાં ક્લેશો વધ્યા કે હું મારું બિસ્તરા બટલા વેચી ગયા. આવો ક્લેશ નહીં એવું તો નહીં. જો તાર પાડોસ નું શીખી લેજો. પૈસા બચાવ ડ્રાઈવર પાછળ બેહાડે તો કોણ છે ટાયર પર લાગણી થતી છે ને? નહીં કે બીજા આખો દાડો મહેનત કરે હું મદદ કરવા લાગે એવું થતું છે? તમને શું લાગે? ના ના, શોખ તો એમાં પાસે શોખ રાખે નહી લોકો. કોઈ કોઈ પથડ્યો નહી તો ચલામ પકડે પાછો ને. એવા શોખ રાખે નહી લોકો. શોખ નથી પણ એને એ જાલ ચલાવે તો જ નહીં ઠંડક રહે. નહીં તો એ નહી મશીન ચાલુ જ હોય એનું. નહીં તો જો નવરો પડ્યો મોટર પાસે બેઠો મિલમાં જશે, આમ જશે, તેમ જશે. અહીંયા મકવા બેઠો એટલે આગળ કોઈ મરી ના જાય એટલા માટે બધું બંધ. એટલે સીટી એકાગ્ર તારે ભાઈ પાર નો સુખ રે એટલા સારું. એ કરે સીટી એકાગ્ર તારે એટલે તમે સાયકલ ઉપર જાતે ફરો ને સીટી એકાગ્ર તારે સુખ રે. અંદર શાંતિ હોય મતભેદ પડે છે ગેસ વધારો અને જેનું કર્યું કરું છું એમ કહો છો એનું ફળ ભોગવવું પડે એ કર્મ બંધાય. મેં કર્યું એમ કહ્યું કર્મ બંધાયું. મારે બોલવા માંતો નથી પણ તમે તો મનથી બોલો છો, એક્ઝેક્ટલી બોલો છો, સુપરફ્લ્યુઅસ બોલવાનું. સુપરફ્લ્યુઅસ બોલો છો કે એક્ઝેક્ટલી બોલો છો? ભગવાન ને ઘેરે સીપાર બધું સરળ થઈ જાય. સંસાર વખત સરળ વખત વચ્ચે વધતો હોય પણ પેલું બધું અંદર અંદર બીજું બધું સરળ થઈ જાય. રસ્તે જતા લિફ્ટ આપીએ ને પછી જેને લિફ્ટ મળી ત્યારે ચોટિયા તોડવા પડી ગયા ચાલવા કરવા ને એવું થઈ જાય. તમે તો ત્યાં સુધી હિસાબ કાઢીએ કે અમે મહિનામાં કેટલું ભાડું થયું, કેટલી મહેનત પડી, કેટલો ભાવ એમનો, બધું કેલ્ક્યુલેશન બતાવે ને બધું. પછી ભગવાન અભેદ છે, ભગવાન અભેદ છે, પછી અમુક નવો ભેદ કેમ પડ્યો? એ તો પોતે લોકો પાડેલો છે ને. ના તમે પાડ્યો ને. અમે ક્યાં પાડીએ? કૃપા વર્ષી વર્ષે અમુક ની ઉપર, અમુક ઉપર ના વર્ષે. ભેદ પાડ્યો ને, 14 રૂપિયા પર કૃપા વર્ષી ગઈ. તમે એક રોટલી ખાવ તો ભૂખ લાગે અને આ પેલા બે ત્રણ ખાધી એટલે ના લાગે. તો જેવું આપડે ત્યાં આગળ બેંક માં ચેક ભરી એવું ત્યાં ભેદભાવ થયો ને. પણ જ્ઞાન લીધું એટલે કશું મારે કશું આવું કઈ આજ્ઞા બાજ્ઞા પાડવા નથી મારે તો તેવું. એ ક્યાં એમ કે છે ભાઈ તા પાય તું તો તેવું ભળ ભાઈ. પણ ભગવાન ની સમદ્રષ્ટિ તો હોવી જોઈએ ને. સમદ્રષ્ટિ જ છે બધા, હિસાબ થઈ નથી તેમના સમદ્રષ્ટિ ને. સમદ્રષ્ટિ એનું નામ ના કહેવાય. બધા એક હરખું બસ આ તો પેલા જભે કરાવે એટલું છે, જમે કરે વધારે આપડે વધારે કરાવતા. સાહેબ પૂછો, આમ તો પેલા ભગવાન ની કૃપા ભૌગોલિક ભાવની, ભૌગોલિક ભાવની કે આત્મીય ભાવની? ભગવાન ને લિંક પ્રજ્ઞા સીધી લિંક પોકાડે પ્રજ્ઞા જ બધું બધું અધિકાર જ બધા નાશ માં કુલ મુક્તિ પત્ર જેવું. પછી ભગવાન શું કરે? ના ના, પછી ભગવાન શું કરે? તો જ્ઞાતા દ્રષ્ટા છે. પછી ભગવાન તો જ્ઞાતા દ્રષ્ટા જ છે, કશામાં હાથ ઘાલતા નથી. એ કશામાં હાથ ઘાલતા નથી, પ્રજ્ઞા કરી લેતી હશે. કુલ મુક્તાર જેવો રિપ્રેઝેન્ટેટિવ આશીર્વાદ આપ્યા અને એકને સંતે આશીર્વાદ આપ્યા. સંત ના આશીર્વાદ તો બધા ભૌગોલિક જ ને? સંત નો સંપૂર્ણ સંત નો પૂરેપૂરો ભૌગોલિક. અને સત્પુરુષ નો? સત્પુરુષ નો ભેળસેળ વાળો વચ્ચે ભૌગોલિક હોય અને સત્પુરુષ નું સેવા ફળ અને દ્રષ્ટિ ફળ બે હોય. સત્પુરુષ નું જ્ઞાની પુરુષ નું સેવા ફળ અને દ્રષ્ટિ ફળ બે હોય. જ્ઞાની પુરુષ બહુ મોટા પ્રમાણમાં હોય. સેવા ફળ ને દ્રષ્ટિ ફળ થઈ ગયા ને. જ્ઞાની પુરુષ મળ્યા તાર તો ના ના મળે કશી ના મળે. બે બહેરા મળે એટલે બધા ના મળે કશી ના કશી ના મળે. મહેતા સાહેબ પૂછે છે, મહેતા સાહેબ પૂછે છે કે સંત પુરુષ ને સેવા ફળ મળ્યા પછી, સંત પુરુષ ની સેવા ફળ મળ્યા પછી જ્ઞાની પુરુષ ભેગા થાય? સમજાવો સેવા ફળ એટલે શું અને દ્રષ્ટિ ફળ એટલે શું? રાજન દાખલો આપશે, નોકરી બોકરી મળે, જરા એટલે પૌદ્ગલિક જ થયું ને, શિવા પણ પૌદ્ગલિક માં આવે નહીં, દાખલ કરે ના કરે, કરે કરે દાખલ. પછી પેલા ના નોકરી નો પગાર તો મળે જાય, શિવા નો ફળ તો મળે જ છે ને, શું? પણ પછી એક દાડો સાથે રહેવાનું પડે, ઠેકાણું ના હોય, એક જ રૂમ માં પડી જવાનું હોય, તો એક દાડો લાય મનમાં કે છે કે આપડે નટુબેન ચીઠી થી આવેલા છીએ એટલે ઓળખાણ છે ને, કઈ કિસ્સા થાય જઈને શેઠ ને કહીએ તો ખરા કે છે, શેઠ ને પાસે જઈને સલામ કરીને બે, એટલે પછી શેઠ ને વાત કરે ને, શેઠ ની દ્રષ્ટિ પડી એટલે દ્રષ્ટિ ફળ મળે, શું થાય? તો પછી એનો અર્થ એવો થયો કે શિવા ફળે દ્રષ્ટિ ફેર બહુ પૌદ્ગલિક, બહુ પૌદ્ગલિક ફળ મળવાનો. ના તો પછી તમે કહ્યું ને, થોડું દાખલો આપણે સમજાવું તમને, પેલા દ્રષ્ટિ ફળ નહીં મળતું, પેલામાં દ્રષ્ટિ પડી એટલે પછી શેર શેર બીજા કોઈને કહે કે ભાઈ આ તો માણસ જોજો, કઈ બે રૂમ વાળી પેલી કાઢી જ કરશે તરસ પડે ને, એવું દ્રષ્ટિ ફળ ને શિવા ફળ, શિવા ફળ તો એને નોકરી ના પગાર મળે જ છે, પણ આ દ્રષ્ટિ પડી તેનો શું થયું? હવે તમારી દ્રષ્ટિ, આપડે એમનું પૂછીએ ને, તમારી દ્રષ્ટિ પડી એ તો સમજ્યા હવે મિલ માલિક, પણ તમારી દ્રષ્ટિ પડી એનું ફળ જરા મોક્ષ નું જલ્દી હલન ચલન દરવાજો દુશ્મન ખુલે, તમારી પ્રયત્ન લાત માર્યા તમારે જેવો ખબર, એટલી ખબર નહીં પડતી કે દ્રષ્ટિ નહીં એટલું બધું ઊંચું ફળ મળે કે પોતે સેવક હોય ને, તો પછી સેવ્ય થઈ જાય, થઈ જાય કયું ભાગ પાંચ ભાગ છે તમે બધા ડાબા આવી છું. તમે એના કરતા ના કહો એ સારું છે સેવા જોખમકારી હોય જ ને, સેવા તો આપડે ના આવડતો હોય, સેવા મળી ગઈ કામ કરે. હું સેવ્ય પદ ની વાત કરું છું, સેવ્ય પદ માં અમુક વાંફળે ના આવડતો હોય થઈ જાય, અને વાંફળે ના આવડતો હોય એ સેવા કરે, એ સેવ્ય પદ લાભ મારી, સેવ્ય પદ માં જોખમ નહી, અમુક સ્ટેજ આવ્યા વગર સેવ્ય પદ માં જોખમ નહી, જોખમ એ મળવું છે, મળવું જ મળ્યું એટલે ચાલ્યું. જે સેવા લે એના માટે જોખમ કરે જ ને, જે સેવા કરે એને માટે નહીં, જે સેવા લે હું લાયક ના હોઉં અને હું કોઈ ની સેવા લઉં તો મારા માટે જોખમ કરે કે નહીં? સેવા કરનાર ને તો કોઈ જોખમ છે જ નહીં, સેવા કરનાર ને તો જોખમ છે જ નહીં ને, પોતે લાયક ન થયો હોય હા એ તો બઉ જોખમ કહેવા માંગુ છું ને બઉ જોખમ એના જેવું સેવા કરનાર તો બહુ મળી આવે પણ પછી તારી શું દશા થાય અમુક સ્ટેજમાં આવે તો બઉ જોખમ મોટું મોટું જોખમ બઉ મોટું જોખમ જ્ઞાની સેવ્ય પદ માં મૂકી દે મૂકી દે સ્વભાવ થી થયા કરે એના સ્વભાવ થી થઈ જાય તો પછી જોખમ ના રહ્યું કોઈ મૂકવાનું મૂકવાનું કોઈ અધિકાર જ નથી કશો એટલે તાત્કાલિક ફળ મળે તાત્કાલિક જોખમ ના રહ્યું પણ પછી તો જોખમ ના રહ્યું ને જ્ઞાની હતું જ નથી કશું જ્ઞાની પુરુષ ની પાસે જે જે કરવા હોય એટલે જોખમ નથી અજ્ઞાની પાસે હોય તો જોખમ થાય જ્ઞાની કોઈ બનાવે છે કોણ તમારા પગ દાબે એમ કેવું છે કે જ્યાં સુધી દેહમાં આત્મા છે ત્યાં સુધી સંપૂર્ણ વિતરાગ નથી કે પંડિત કે પંડિત કે એટલે ધારે તો કૃપા વર્તાય છે તો આત્મા જુદો હોય છે જુદી જાતનો હોય છે એવું તો કેવું છે ભેગા તો કઈ થાય બધું પ્રશ્ન પહેલો કેટલાય કાળ સુધી રહેશે પણ સંપૂર્ણ વિતરાગ રહેશે જ ને અંદર મુક્ત ભાવ જ રહેશે સંપૂર્ણ વિતરાગ જ રહેશે તમે દેહ દેહ દેહ ચાલે કરશે એ જ ચાલે કરશે નહી તો મોક્ષ થાય જ નહીં મને તમારું ગલબલી લાગે એ પૂછે પૂછે છે કે વિતરાગ સંપૂર્ણ હોવા છતાં કૃપા વરસાવી શકે છે ને પછી કૃપા રહી જ નહીં ને સંપૂર્ણ વિતરાગ ના કૃપા લેવા દેવા નહીં મને સંપૂર્ણ વિતરાગ ને પછી કૃપા લેવા દેવા ને ના રે ને કૃપા તો જ્યાં સુધી ગણપતિયા છે ગણપતિયા છે ત્યાં સુધી ચેતવે નહી કે આમ કરો તેમ કરો ચલો દર્શન કરતો હોય તો જરાક ચેતવે કે ઠીક જ જરા તો કામ થઈ જાય પણ તે ના બોલે એટલી પણ ગાડાઈ કરી ને પણ ના કરે આત્મા નથી કરતા આત્મા ક્યાં ગાડી રહેશે સંપૂર્ણ છૂટતો ત્યારથી ત્યાં જ કેવ જ્ઞાન થાય ને થાય નઈ અને કેવ જ્ઞાન થયા પછી કેટલો કાળ રહે 25 વર્ષ રહે 50 વર્ષ 100 વર્ષ કશું કરે નહી ધોળે નહીં કોઈનું કશું થાય નઈ ને પછી આપડે શું ભાવ ભાવના કરીએ કે દાદા વિતરાગ રહી શકે સંપૂર્ણ વિતરાગ થવાની શરૂઆત થી મળી વિતરાગ થવાની વિતરાગ થતા થતા થતા આગળ વધી સર્વાંશે વિતરાગ થાય ત્યારે કેવ જ્ઞાન થાય તો કેવ જ્ઞાન પેલું થાય નઈ અંશે વિતરાગ થતો થતો થતો થતો પ્રશ્ન એ રહ્યો જેટલા અંશે વિતરાગ થયો એટલા અંશે કેવ જ્ઞાન થયું કેવ જ્ઞાન એટલા અંશે ગણાય પણ સંપૂર્ણ કેવ જ્ઞાન ક્યારે ગણાય કે સર્વાંશે જ વિતરાગ થાય ત્યારે સંપૂર્ણ કેવ જ્ઞાન થાય આ જમાનામાં થતું જ નથી કે છે ને આ કાળમાં થતું જ નથી કે છે ને આ કાળમાં નથી થતું એમ જ કે છે ને કેવ જ્ઞાન કેવ જ્ઞાન આ કાળ ને થતું નથી કર્મ નો બધા કર્મ નો સજ્જડ ભરાવો છે કે કર્મ જ પૂરા થાય નહીં તીર્થંકર હોય તાર તો સાહેબ તીર્થંકર જોતાની હાથે સંપૂર્ણ થઈ જાય, ખાલી દર્શન કરતા હાથે જાય, તૈયાર થઈ ગયો હોય મામલો દર્શન કરતા થઈ જાય. તમારે તીર્થંકર દર્શન કરવાના બાકી રહ્યા હોય, બીજું કશું બાકી રહ્યું નથી. ભૂમિકા તૈયાર ના હોય તો કશું અવળું નવળું ચિત્રે તો છત ચોપડવાની પી જાય, શું થાય? વાંભળ્યું હોય તો ચોપડવાની પી જાય. આપણે